વાલ્મીકિ રામાયણ અરણ્યકાંડ 13મો સર્ગ. મહર્ષિ અગસ્ત્ય શ્રીરામ પ્રત્યે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરીને સીતાની પ્રશંસા કરવી. શ્રીરામના પૂછવાથી એમને પંચવટીમાં આશ્રમ બનાવીને રહેવાનો આદેશ આપવો તથા શ્રીરામ વગેરેનું પ્રસ્થાન. શ્રીરામ, આપનું કલ્યાણ થાઓ, હું આપના પર બહુ પ્રસન્ન છું. લક્ષ્મણ, હું તમારા પર ઘણો સંતુષ્ટ છું. તમે બંને ભાઈ મને પ્રણામ કરવા માટે સીતાની સાથે અહીં સુધી આવ્યા એનાથી મને ઘણી પ્રસન્નતા થઈ છે. રસ્તે ચાલવાના પરિશ્રમથી તમને બધાને ઘણો થાક લાગ્યો છે, એના કારણે જે કષ્ટ થયું છે એ તમને બંનેને પીડા આપી રહ્યું હશે. મિથિલેશ કુમારી જાનકી પણ પોતાનો થાક દૂર કરવા માટે વધારે ઉત્સાહિત છે, એ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એ સુકુમારી છે અને આ પહેલાં એના માટે આવા દુઃખો વેઠવાના આવ્યા નથી. વનમાં અનેક પ્રકારના કષ્ટ હોય છે, તેમ છતાં એ પતિપ્રેમથી પ્રેરાઈને અહીં આવી છે. શ્રીરામ, જે રીતે સીતાનું અહીં મન લાગે, જે રીતે પણ એ પ્રસન્ન રહે, એ જ કાર્ય તમે કરો. વનમાં તમારી સાથે આવીને એણે દુષ્કર કાર્ય કર્યું છે. રઘુનંદન, સૃષ્ટિકાલથી આજ સુધી સ્ત્રીઓનો પ્રાય એવો જ સ્વભાવ રહ્યો છે કે જો પતિ સમસ્થિતિમાં અર્થાત ધનધાન્યથી સંપન્ન, સ્વસ્થ અને સુખી છે તો તેઓ એના પ્રત્યે અનુરાગ કરે છે. પરંતુ જો એ વિષમ સ્થિતિમાં પડી જાય છે, દરિદ્રને રોગી થઈ જાય છે, તો એને ત્યાગી દે છે. સ્ત્રીઓ વીજળીની ચપળતા, શસ્ત્રોની તીક્ષ્ણતા તથા ગરુડ અને વાયુની તીવ્ર ગતિનું અનુસરણ કરે છે. તમારી આ ધર્મપત્ની સીતા આ બધા દોષોથી રહિત છે. સ્પૃહા કરવા યોગ્ય તથા પતિવ્રતાઓમાં એ જ રીતે અગ્રગણ્ય છે જેમ દેવીઓમાં અરુંધતી. શત્રુદમન શ્રીરામ, આજથી આ સ્થાનની શોભા વધી ગઈ. જ્યાં સુમિત્રા કુમાર લક્ષ્મણ અને વિદેહનંદની સીતાની સાથે તમે નિવાસ કરશો. મુનિએ આમ કહેતા શ્રીરામચંદ્રજીએ પ્રજ્વલિત અગ્નિ જેવા તેજસ્વી એ મહર્ષિને બે હાથ જોડીને આ વિનયભર્યા વચન કહ્યા. ભાઈ અને પત્ની સહિત જેના અર્થાત મારા ગુણોથી અમારા ગુરુદેવ મુનિવર અગત્ય જો સંતુષ્ટ છે ત્યારે તો હું ધન્ય છું. મારા પર મુનીશ્વરનો મોટો અનુગ્રહ છે. પરંતુ મુનિ, હવે આપ મને એવું સ્થાન દેખાડો જ્યાં ઘણા વન હોય, જળની પણ સુવિધા હોય તથા જે આશ્રમ બનાવીને હું સુખપૂર્વક સાનંદ નિવાસ કરી શકું. શ્રીરામના વચન સાંભળીને મુનિશ્રેષ્ઠ ધર્માત્મા અગત્ય બે ઘડી થોડોક વિચાર કર્યો અને પછી આ શુભ વચનો બોલ્યા. તાત, અહીંથી બે યોજન દૂર પંચવટી નામે પ્રસિદ્ધ એક ઘણું સુંદર સ્થાન છે, જ્યાં ઘણા હરણાઓ રહે છે તથા ફળ મૂળ અને જળની બધું વધુ સુવિધા છે. ત્યાં જઈને લક્ષ્મણની સાથે આપ આશ્રમ બનાવો અને પિતાની યથોક્ત આજ્ઞાનું પાલન કરતા રહીને ત્યાં સુખેથી નિવાસ કરો. અનગ, તમારો અને રાજા દશરથનો બધો વૃતાંત મારી તપસ્યાના પ્રભાવથી તથા તમારા પ્રત્યે સ્નેહ હોવાથી મને સારી પેઠે જ્ઞાત છે. તમે તપોવનમાં મારી સાથે રહેવાની અને વનવાસનો બાકીનો સમય અહીં વિતાવવાની અભિલાષા પ્રગટ કરીને પણ જે અહીંથી બીજે રહેવા યોગ્ય સ્થાન વિશે મને પૂછ્યું છે એમાં તમારા હૃદયનો ભાવ શું છે એ મેં મારા તપોબળથી જાણી લીધું છે. તમે ઋષિઓની રક્ષા માટે રાક્ષસોના વધની પ્રતિજ્ઞા કરી છે. એ પ્રતિજ્ઞાનો નિર્વાહ અન્ય સ્થાને રહેવાથી જ થઈ શકે એમ છે, કેમ કે રાક્ષસો અહીં આવતા નથી. તેથી હું તમને કહું છું કે પંચવટી જાઓ, ત્યાંની વનસ્થલી અતિ રમણીય છે. ત્યાં મિથિલેશ કુમારી સીતા આનંદપૂર્વક બધી બાજુ વિચરશે. રઘુનંદન, એ સ્પૃહા કરવા યોગ્ય સ્થાન અહીંથી વધારે દૂર નથી. ગોદાવરીની પાસે તેના કિનારે છે, તેથી મૈથિલીનું મન ત્યાં ઘણું લાગશે. મહાબાહુ, એ સ્થાન પ્રચુર ફળમૂળથી સંપન્ન, જાત જાતના પક્ષીઓથી સેવિત, એકાંત, પવિત્ર અને રમણીય છે. શ્રી રામ, તમે પણ સદાચારી અને ઋષિઓની રક્ષા કરવામાં સમર્થ છો, તેથી ત્યાં રહીને તપસ્વી મુનિઓનું પાલન કરજો. વીર, આજે મહુડાઓનું વિશાળ વન દેખાય છે, એની ઉત્તર તરફ જઈને થઈને જવું જોઈએ. એ રસ્તે જતા તમને આગળનું એક વડનું વૃક્ષ મળશે, એની આગળ થોડે દૂર સુધી ઊંચું મેદાન છે. એ પાર કર્યા પછી એક પર્વત દેખાશે, એ પર્વતથી થોડેક જ દૂર પંચવટી નામે પ્રખ્યાત સુંદર વન છે, જે હંમેશા ફૂલોથી સુશોભિત રહે છે. મહર્ષિ અગસ્ત્ય નામ કહેવાથી લક્ષ્મણ સહિત શ્રીરામે એમનો સત્કાર કરીને એ સત્યવાદી મહર્ષિની તે જવા માટે આજ્ઞા માગી. એમની આજ્ઞા મળતા એ બંને ભાઈઓએ એમના ચરણોમાં વંદન કર્યા અને સીતા સહિત તેઓ પંચવટી નામના આશ્રમ તરફ ચાલ્યા. રાજકુમાર શ્રીરામ અને લક્ષ્મણે પીઠ પર તર્કશ બાંધીને હાથમાં ધનુષ લઈ લીધા. એ બંને ભાઈ યુદ્ધોમાં કાયરતા દેખાડનારા ન હતા. એ બંને ભાઈઓએ મહર્ષિના ચિંધેલા માર્ગે બહુ જ સાવધાની સાથે પંચવટી તરફ પ્રસ્થાન કર્યું. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષ રામાયણ આદિ કાવ્યના અરણ્યકાંડમાં 13મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.